આવે તો છે ઓ તું નાવે છો નાવે તારી યાદ આવે તો છે એ અચાનક આવી મારું વાર ખખડાવે તો છે તું નાવે છો નાવે તારી યાદ આવે તો છે ने मारी साथे ना पाव्यू तो नथी तलवार रन तुझने मारी साथे ना पाव्यू तो नथी तलवार रंज खुश छू भी जा साथे तुझने आज बहु भावे तो छे એ અચાનક આવી મારું વાર ખખડાવે તો છે તું નાવે છો નાવે તારી યાદ આવે તો છે કોઈ બેઠો છું હું તારી જુલ્ફની ખુશ્બુ છતાં કોઈ બેઠો છું હું તારી જુલ્ફની ખુશ્બુ છતાં કલ્પનામાં ખુશ્બુ આવે મુજને ખુશ્બાવે તો છે એ અચાનક આવી મારું વાર ખખડાવે તો છે તું નાવે છો નાવે તારી યાદ આવે તો છે આપણી વચ્ચે કદી કેવો સરસ નાતો હતો આપણી વચ્ચે કદી કેવો સરસ નાતો હતો કમ સે કમ મે યાદ આવે મુજને હર ખાવે તો છે એ અચાનક આવી મારું વાર ખખડાવે તો છે તું નાવે છો નાવે તારી યાદ આવે તો છે બીજું ઘાયલ શું કરે તારા ઉપરથી ઓળઘો બીજું ઘાયલ શું કરે તારા ઉપરથી ઓળઘો દેહમાં છે પ્રાણ બાકી પ્રાણ લઈ આવે તો છે એ અચાનક આવી મારું વાર ખખડાવે તો છે તું નાવે છો નાવે તારી યાદ આવે તો છે એ અચાનક આવી મારું વાર ખખડાવે તો છે તું નાવે છો નાવે તારી યાદ આવે તો છે